યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતિ દિવ્યૈસ્તવે વેદેસાંગપદક્રમોપનિષદે ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યસ્યાંતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. હોમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ આપણા કલ્યાણના કરતલ સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમણે અનંત જીવાત્માઓ ઉપર કૃપા કરી મોક્ષ માર્ગને ચડાવવા માટે જેમણે ગુરુકુલ રૂપી ભેટ આપી, એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત એકાંતિક ભક્તિ જેમણે ધારણ કરી છે, એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ પરમહંસો તથા સર્વે ભાવિક ભક્તજનોને જય સ્વામિનારાયણ. ધનુર્માસની આ કથામાં આપણે સૌ પ્રથમ હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું આ વિષય ઉપર ચર્ચા કરી, ત્યારબાદ મારી પાસે પ્રાપ્ત થયેલું એક આ મનુષ્ય શરીર, એમની દુર્લભતા, એમની વિશિષ્ટતા અને અમૂલ્યતા, આ વિષય ઉપર પણ આપણે ગત બે પ્રવચનોમાં ચર્ચા કરી. આજે એ દુર્લભ મનુષ્ય શરીરની શું સાર્થકતા છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણી આગળ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાર્થકતા કોને કહેવાય? તો સાર્થકતા એટલે શું? કોઈ પણ વસ્તુ હોય એનો કોઈ નિર્માણકર્તા છે, એણે એ વસ્તુને જે હેતુ માટે બનાવી છે એ હેતુ પ્રમાણે એનો ઉપયોગ થાય તો એની સાર્થકતા કહેવાય, બરાબર? દાખલા તરીકે આ એક પેન્સિલ છે. પેન્સિલનો મૂળ હેતુ શું છે? એના દ્વારા લખી શકાય. પણ જ્યારે એનો ઉપયોગ લખવા માટે જ થાય તો એનો સાચો ઉપયોગ છે અને સાચો એની સાર્થકતા છે. પણ એના બદલે જો એ જ મનુષ્ય, એ જ આ પેન્સિલ છે, એને ફેશન માટે કે પછી કોઈને મારવા માટે કે પછી પોતાના બીજા કોઈ અંગત હેતુ માટેનો ઉપયોગ કરવામાં આવે તો એ સાર્થકતા ન કહેવાય. ચપ્પુ છે, એનો ઉપયોગ શાક સુધારવા માટે થાય, પણ જો એનાથી કોઈનું ખૂન કરવામાં આવે તો એનો ગેરઉપયોગ કે આડઉપયોગ કહેવાય. તો તો વસ્તુની સાર્થકતા વસ્તુ બનાવનારે જેનો હેતુ નક્કી કર્યો છે એ પ્રમાણે થાય તો જ એની સાર્થકતા છે. આ આપણી વ્યાખ્યા. તો એ જ વ્યાખ્યાને આપણે મનુષ્ય દેહમાં જોઈએ. મનુષ્ય દેહનું નિર્માણ કરનારા આપણા ઈષ્ટદેવ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. તો એ મનુષ્ય શરીર બનાવવા પાછળ ભગવાનનો હેતુ શું છે એ આપણે પહેલાં જોવું પડે. તો હેતુ આપણે ભગવાનને પૂછીએ, આપણે કંઈ એવા એવી સ્થિતિ નથી કે આપણને ભગવાન દર્શન દે અને આપણને બતાવે કે આવો કંઈક હેતુ છે. આપણા માટે એકમાત્ર આધાર છે વચનામૃત, જે સ્વયં પુરુષોત્તમ નારાયણે કે જેમના મુખમાંથી વેદો નીકળ્યા છે એ જ ભગવાને આપણને વચનામૃત આપ્યું છે. એ વચનામૃતના આધારે આપણે જોઈએ તો કારિયાણીના પ્રથમ વચનામૃતમાં અને પંચાળાના પ્રથમ વચનામૃતમાં શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત વેદ વ્યાસજીનું વચન પ્રમાણ લીધું. મહારાજે કીધું, બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જના નામ સૃજત પ્રભુઃ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણ ભગવાન આ જીવને સૃજી આપે છે તો શા માટે? માત્રાર્થમ, ભવાર્થમ અને યાત્મને કલ્પનાય ચ. ત્રણ હેતુ છે, ખાસ સમજજો. પહેલું છે માત્રાર્થમ, એટલે કે ઇન્દ્રિયોના ભોગ માટે. બીજું છે ભવાર્થમ, એટલે કે લોકાંતર ગતિને માટે, એક જન્મમાંથી બીજા જન્મમાં જઈ શકે એટલા માટે પણ આ શરીરની જરૂર છે. અને ત્રીજું છે મોક્ષને માટે, યાત્મને કલ્પનાય ચ. તો આપણી પાસે ત્રણ ઓપ્શન છે, હવે એમાંથી એક હેતુ સિલેક્ટ કરવાનો છે. તો ત્રણમાંથી આપણે અસાધારણ હેતુ શોધવો છે. અસાધારણ શબ્દનો અર્થ શાસ્ત્રમાં એવો થાય કે એ વિના બીજો કોઈ દ્વારા એનો હેતુ ન સરતો હોય, એને અસાધારણ હેતુ કહેવાય. એટલે ત્રણ હેતુ છે, એમાંથી એક જ હેતુ એવો હોવો જોઈએ કે જે મનુષ્ય શરીર વડેથી જ સરતો હોય. એમાં પહેલું છે ભોગને માટે. તો ભોગને માટે આ હેતુ છે એ તો પશુના શરીરમાં પણ જોવા મળે છે, પશુઓ પણ એના ભોગ ભોગવે છે, બરોબર. ત્યાર પછી બીજો હેતુ છે માત્રાર્થમ, એટલે કે ભવાર્થમ, એટલે કે એક જન્મમાંથી બીજા જન્મમાં જવાને માટે. તો એ પણ પશુના યોનિમાં છે જ, કૂતરામાંથી ગધેડો, ગધેડામાંથી બિલાડો, બિલાડામાંથી આ ત્રીજું થઈ શકે છે. તો એ ભવાર્થમ પણ સરે છે. ત્રીજું છે યાત્મને કલ્પનાય ચ, મોક્ષ. તો મોક્ષ એકમાત્ર મનુષ્ય દેહથી જ પ્રાપ્ત થાય છે. બીજા બે વડે ક્યારે આપણે આગલી પ્રવચનમાં એ બધી વાતો કરી હતી કે મનુષ્ય શરીર જ એકમાત્ર એબલ છે કે જે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, જ્યારે અન્ય દેહમાં એ સંભવિત નથી. એટલે અસાધારણ હેતુ જો કોઈ હોય તો એ છે મોક્ષ. અને એ માટે જો આપણો પ્રયત્ન થાય તો ખરેખર એ આપણી મનુષ્ય દેહની સાર્થકતા કહેવાય. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ ઋષભદેવ ભગવાનનું આખ્યાન લખે છે, એમાં ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે. ઋષભદેવ ભગવાન કહે છે કે હે પુત્રો, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિંગભુજાતે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યેત યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે પુત્રો, આ મનુષ્ય આ પૃથ્વી ઉપર દેહધારીઓમાં મનુષ્ય દેહ છે એ ભોગ માટે નથી. ભોગ તો વિષ્ટાને ખાનારા એવા કૂતરા અને પૂંદડાઓને પણ પ્રાપ્ત થાય છે, પરંતુ આ મનુષ્ય શરીર છે એ તો તપ કરી, ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને પામવા માટે છે. આ વેદ વ્યાસજીના વચન છે. ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે જેવું વ્યાસજીનું પ્રમાણ એવા બીજા કોઈ પ્રમાણ નહીં. ત્યારે વ્યાસજી એ સર્વશ્રેષ્ઠ પ્રમાણિત છે અને એ કહે છે કે મનુષ્ય દેહ છે એ કેવળ ને કેવળ ભગવાનની પ્રાપ્તિ માટે છે. મહારાજે પણ વચનામૃતમાં કારિયાણી અંત્યના 14મા વચનામૃતમાં કહ્યું કે આ જીવ છે એ પૂર્વે બકરાના દેહમાં ગયો હશે ત્યારે એ જાતિના એ સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓને એણે ભોગવી હશે, પરંતુ તો પણ એને હજી તૃપ્તિ થઈ નથી અને આ મનુષ્ય શરીર છે એના વડે ભગવાનનું ભજન થઈ શકે છે અને આના વડે જ મોક્ષને પામી શકે છે. એટલા માટે તાત્પર્ય એ થયું કે ભોગ માટે, લોકાંતર માટે તો અન્ય દેહો પણ થઈ શકે છે, પરંતુ મોક્ષને માટે જ આ મનુષ્ય શરીર છે. આટલી થઈ આપણી શાસ્ત્રીય વાત વચનામૃત શ્રીમદ ભાગવતને આધારે. હવે થોડુંક આપણે લોજિકલી જોઈશું, જેમાં આપણે આપણી બુદ્ધિથી, અનુમાન પ્રમાણથી આપણે સાબિત કરીશું. કારણ કે આજે જમાનો લોજિકનો છે, મોટાભાગના લોકો એ પોતે લોજિકલ વાતને જ સ્વીકારે છે. હોવું જોઈએ, સૌથી શ્રેષ્ઠ પ્રમાણ શાસ્ત્રોમાં કયું? શાસ્ત્ર પ્રમાણ છે, શબ્દ પ્રમાણ છે. કારણ કે તર્કો પ્રતિષ્ઠ, તર્ક છે એ ક્યારેય એની પ્રતિષ્ઠા નથી હોતી. આજે આપણો આ તર્ક છે, પણ એની સામે બીજો કોઈ શ્રેષ્ઠ તર્ક આવે તો આ તર્ક હણાઈ જાય. એટલે પ્રતીતિ શાસ્ત્રની જ હોવી જોઈએ, શાસ્ત્ર કહે છે એમાં જ આપણને દ્રઢ મતી હોવી જોઈએ. પણ છતાંય આપણી બુદ્ધિની મર્યાદા પ્રમાણે આપણે તો જોઈએ તો પણ આપણને એમ જ લાગે છે કે મનુષ્ય દેહની સાર્થકતા આમાં જ છે. તો હવે થોડુંક આપણે બુદ્ધિથી વિચારશું, એટલે તમારી બુદ્ધિને જાગ્રત રાખી અને સાથે રાખજો. સૌ પ્રથમ એક ખૂબ સરસ સાયકોલોજી છે કે કોઈ પણ કાર્ય કે વસ્તુ એ સાર્થક ક્યારે થાય? જ્યારે એ કાર્યના અંતે એના કર્તાને આત્મસંતોષનો અનુભવ થાય તો એ કાર્ય સાર્થક થયું કહેવાય. બહુ સાદું દ્રષ્ટાંત, માતા પિતા બાળકને જન્મ આપે, ભણાવી ગણાવી મોટા કરે, ઘરમાં વ્યવસ્થા ન હોય છતાંય મજૂરી કામ કરીને પણ પોતાના દીકરાઓને ભણાવે, આમાંથી પણ ઘણા એવી રીતે ભણ્યા છે. ધીરે ધીરે પોતાના બેંકોમાંથી લોન લઈ અને સારી ડિગ્રીઓ મેળવી શકે એવું ઉચ્ચ ભણતર આપે, એમ કરતાં કરતાં સગા સંબંધીઓ પાસેથી ઉછીના લેવા પડે તો પણ એ લગ્ન કરાવી અને એમને ધંધે ચડાવી અને આખે આખો પરિવાર એ સેટ કરી દે. માતા પિતાની ફરજ એ પૂરેપૂરી બજાવે. આમના લગ્ન થાય દીકરાના, સામેથી એ પોતાના પત્ની વહુને લઈને આવે, થોડોક સમય થાય અને પછી બંને જણા એમ નક્કી કરે કે હવે બાપા છે એની ઉંમર થઈ છે, એટલે બહુ બહુ બોલબોલ બોલબોલ બહુ કરે છે, એટલે હવે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જોઈએ. અને આ હોય દીકરો, એને તો આમાં તે એના વર્ષ જ રહેવાનું હોય, એટલે પછી બે નક્કી કરે ને પછી બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હવે વિચાર કરો, આ સમયે અત્યાર સુધી જે મા બાપે એના માટે મહેનત કરી છે એના બદલામાં અહીંયા આ નિર્ણય લેવાય ત્યારે માતા પિતાને શું અનુભવ થાય? એમ જ થાય ને, અત્યાર સુધી જે કર્યું એ વ્યર્થ છે, એક નિરર્થકતાનો અનુભવ થશે, આત્મસંતોષ એને નહીં થાય. જ્યારે આત્મસંતોષ નથી થતો તો એ નિરર્થક છે. પણ જો એને જગ્યાએ દીકરા હોય, એ ખૂબ ગુણિયલ હોય, એમને દરરોજ પગે લાગી અને ઓફિસે જતા હોય, વાર તહેવારે એમને યાત્રાઓમાં લઈ જતા હોય, એમની સેવા કરતા હોય, માંદા હોય તો એમના ઘરના વહુ એમને સારી સારી રસોઈ બનાવી અને જમાડતા હોય, નવા કપડાઓ લઈ દેતા હોય, કાંઈક સારું કાર્ય કરવું હોય તો એમના હાથે ચાલુ કરાવે, એને પૂછે, તો એ દીકરાઓ ઉપર મા બાપને કેવો આત્મસંતોષ થાય, અંદરથી રણકાર ઉઠે કે અમારા દીકરાઓ એ ખૂબ સારા હો, અમે એના માટે જે કર્યું એ બધું જ એ સાર્થક છે. શું થયું? આત્મસંતોષનો અનુભવ થયો તો સાર્થક થયું. એમ આ મનુષ્ય દેહ છે એમાં પણ એમ જ છે. મનુષ્ય દેહને અંતે જ્યારે આ છોડીને જવાનું થાય ત્યારે જો આત્મસંતોષ થાય કે અમે આટલું જીવા એ અમારા માટે સાર્થક છે, એવું જો થાય, એવો અનુભવ થાય તો સમજવું કે મનુષ્ય દેહની સાર્થકતા થઈ. હવે આ દુનિયામાં આપણે નિરીક્ષણ કરશું, કારણ કે આપણને એનો અનુભવ નથી. આપણે તો હજી 25, 30, 40, 50 પહોંચ્યા છીએ. હવે 60-70 પહોંચ્યા પછી આપણને થાય એ પહેલાં જ આપણે બીજાના એક્સપિરિયન્સ દ્વારા નક્કી કરીએ કે ખરેખર શેમાં સાર્થકતા છે. હવે આ દુનિયાનું નિરીક્ષણ કરીએ તો એવા આત્મસંતોષના ઓડકાર લેનારા, આત્મસંતોષનો અનુભવ કરનારા કેટલા, એને આપણે જોઈએ. અને જેને મનુષ્ય દેહને અંતે જે નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે, એટલે કે નિશાસાઓ નાખ્યા છે, એમના જીવન જોઈએ. એ બંને આખું જિંદગી શું કર્યું છે આપણી દ્રષ્ટિની સામે રાખીએ અને આપણા સામું જોઈએ કે આપણે અત્યારે શું કરીએ છીએ. બસ આટલું જ પ્રોસેસ કરવાથી આપણને સમજાઈ જશે કે આપણો અંતકાળ, આપણો અંતિમ ઉદ્ગાર કેવો હશે. ક્લિયર? તો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ, ધ ગ્રેટ એલેક્ઝાન્ડર સિકંદર. ઓળખો છો? સિકંદર એટલો મહત્વાકાંક્ષી આ પૃથ્વી ઉપર જન્મેલો રાજા કે એના જેવો બીજો મહત્વાકાંક્ષી રાજા નહીં. નાનપણથી જ આખા વિશ્વને સર કરવાની ઈચ્છા. એક વખત એમના પિતા એ કોઈક રાજ્ય ઉપર વિજય મેળવીને આવેલા, આખા એ નગરમાં એ આમ વિજયના ઉત્સવો થતા હતા, બધા ખુશ હતા, પણ આ સિકંદર છે ખૂણામાં બેઠા બેઠા રડતો હતો. એમના પિતા ફિલિપને કોઈએ કહ્યું કે આ સિકંદર રડે છે. નાનકડો છોકરો ફિલિપ દોડતા આવ્યા અને એમને માથે હાથ ફેરવીને પૂછ્યું, બેટા શા માટે રડે છે? ત્યારે સિકંદર નાનકડા સિકંદરે એમ કહ્યું કે પિતાજી, જો તમે જ બધું જીતી લેશો તો મોટો થઈને હું શું કરીશ? વિચાર કરો, એને નાનપણથી આમ કેટલી મહત્વાકાંક્ષા, પોતાના પિતા સાથે પોતાની કમ્પેરિઝન કરે છે કે મારા પિતા આટલું જીતે છે તો મારે આખો વિશ્વ જ સર કરવું છે. આટલો મહત્વાકાંક્ષી સિકંદર એ એક પછી એક દેશને જીતવા માટે નીકળી ચૂક્યો. ગ્રીક, મિશ્ર, ઈરાન, અફઘાનિસ્તાન અને છેલ્લે એમણે નજર નાખી ભારત ઉપર. પરંતુ ભારત તો એ ભારત દેશ છે, ભારત માતા છે. સ્વયં પરમાત્મા જે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરતા હોય એ પૃથ્વી એટલે ભારત છે. પ્રકૃતિનું જ એમને રક્ષણ પ્રાપ્ત થયું છે. સિંધુ નદી એ ભારતની એ બોર્ડર ઉપર વહેતી. પરિણામે સિકંદર એ સિંધુ નદીને પાર કરવા માટે સમર્થ નહોતો, પરંતુ કેટલાક દેશદ્રોહીઓએ એમની મદદ કરી અને સિકંદર ભારતમાં આવે છે. ભારતમાં આવી અને એમણે એક પછી એક પ્રદેશો જીતવાનું ચાલુ કર્યું. એમ કરતાં કરતાં અમુક અંતરે પહોંચ્યો. ઘણા બધા પ્રસંગો વચ્ચે વચ્ચે થાય છે, પણ અમુક અંતરે પહોંચ્યો ત્યાં એમનું સૈન્ય થાકી ગયું. ફિઝિકલી તો થાકેલું જ હતું, પણ માનસિક રીતે પણ થાક્યું, કારણ કે એમણે ભારત દેશની સૈન્ય એમને જોઈને જ એમનું માનસિક રીતે હાર માની લીધી. એમના સૈન્યમાં ઘોડાઓ જ હતા, જ્યારે ભારતમાં તો હાથીઓ અને ઊંટ પણ સૈન્યમાં તાલીમ પામેલા હતા. સૈનિકોની સંખ્યા પણ એટલી વિશાળ હતી અને એક એક દેશના, એક એક પ્રદેશના લોકોને દેશ પ્રત્યેનું જનૂન જોઈ અને એમના સૈનિકો પણ હારી ગયા અને સિકંદરે ગમે તેટલા પ્રવચનો આપ્યા છતાંય એ લડવા માટે તૈયાર ન થયા. હવે સિકંદર ત્યાંથી પાછો ફરે છે, પોતાના ઘર સુધી નથી પહોંચી શક્યો. બેબીલોનમાં જ એ બીમાર પડ્યો. એમને એક્યુટ ડાયરિયા થયો, ભયંકર ઝાડા થઈ ગયા. પછી તો પોતાના હકીમોની પાસે એમણે સારવાર કરાવી, ગમે તેટલો પ્રયત્ન કરવા છતાંય સારું ન થયું. એકદમ ખીજાઈ ગયો, તમે બધા શું કરો છો? હું તમારું પોષણ કરું છું અને તમે એટલું પણ નથી ધ્યાન રાખી શકતા? પેલા હકીમો પણ કહે, સમ્રાટ તમે અમને એવું ના કહો, અમે અમારાથી બનતો પૂરો પ્રયત્ન કરીએ છીએ. લાવો પાણીનો ગ્લાસ. એક પાણીનો ગ્લાસ લીધો અને એમાં એક તલ ભાર ઔષધિ નાખી અને આંખોની સામે એ પાણીનો ગ્લાસ આખે આખો થીજી ગયો, બરફ થઈ ગયો. જો સમ્રાટ, આવી દવાઓ તમને ખોબા મોઢે ખવડાવીએ છીએ છતાંય પણ કાંઈ સારું થતું નથી. સિકંદરને મનમાં થઈ ગયું કે બસ હવે આ જીવન પૂરું થાય છે. કાળ સામે દેખાય છે, પરંતુ જ્યારે માણસને કાળ સામે દેખાય ત્યારે એમને આખી જિંદગી એમની દેખાય. સિકંદરને થયું કે કેટલાય રાજાઓને નીતિથી, કપટથી, છળથી માર્યા, કેટલાયના પ્રદેશો જીતા, પણ હવે શું? અત્યારે મારે મારી સાથે આવનારું શું? ખૂબ દુઃખ થયું. છેલ્લે સિકંદર હતો હોશિયાર, એમણે નક્કી કર્યું કે ભલે મને આ જીવન મળ્યું, મેં મારા જીવનમાં ભૂલ કરી, પણ મારો પ્રસંગ જે સાંભળશે એ પોતાના જીવનમાં ભૂલ ન કરે. એટલા માટે એમણે પોતાના સેનાપતિને બોલાવ્યા, એને કહ્યું કે સાંભળો, મારી ચાર ખ્વાઈશ પૂરી કરવાની છે. પહેલી, જ્યારે મારો નનામી કાઢવામાં આવે ત્યારે એ નનામી આ વૈદ્યો અને હકીમો પાસે ઉપડાવજો. કારણ કે વિશ્વને જાણવા દો કે હકીમો અને વૈદ્યો એમની પાસે હતા મૃત્યુ સમયે, છતાં પણ કોઈ એમને બચાવી શક્યા નથી. બીજું, જ્યારે મારી નનામી કાઢવામાં આવે ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો, કારણ કે વિશ્વને જાણવા દો, લેટ ધ વર્લ્ડ નો ધ ગ્રેટ વર્લ્ડ કોન્કરર સિકંદર ઓલ્સો ડાઈડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. સમગ્ર વિશ્વનો વિજેતા સિકંદર પણ ખાલી હાથે મૃત્યુ પામ્યો છે. ત્રીજું, જ્યારે મારી નનામી કાઢવામાં આવે ત્યારે મારા શક્તિશાળી સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે મારી નનામીમાં આગળ રાખજો. વિશ્વને ખ્યાલ આવે કે આટલા શક્તિશાળી સમગ્ર વિશ્વને જીતનારા સૈનિકો સિકંદરની પાસે હતા, છતાંય એક કાળની સામે સિકંદરનું રક્ષણ નથી કરી શક્યા. અને ચોથું, મારી પાસે અઢળક સંપત્તિ છે, એના સારા સારા ઘરેણાઓ અને હીરા ઝવેરાતો મારા નનામીમાં આગળ રખાવજો. વિશ્વને ખ્યાલ આવે કે આટલું બધું હોવા છતાંય સિકંદર બધું મૂકીને ગયો છે. આ હતા સિકંદરની અંત અવસ્થા. એમના ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે કે આખા વિશ્વની સંપત્તિ આપણી હથેળીમાં હોય, છતાંય જ્યારે અંતકાળ આવે છે ત્યારે તો એ બધી જ નકામી છે. સિકંદરના એક્ઝામ્પલ ઉપરથી આપણે એટલું શીખવાનું છે કે વિશ્વની સંપત્તિ પણ પ્રાપ્ત કરવી એ પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. એટલે ધન એ આપણા ઓપ્શનમાંથી નીકળી ગયું. એટલા માટે શ્રીજી મહારાજે વર્તાલના 16મા વચનામૃતમાં લખ્યું કે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, તેની આગળ સમગ્ર પૃથ્વીનું જો એવું સાચું સુખ એ ધનને વિશે હોય તો સ્વયંભૂ મનુ આદિ મોટા મોટા રાજા એ રાજ્યનો ત્યાગ કરીને વનમાં શા સારું જાય. એવું જ સુખ જો સ્ત્રીને વિશે હોય તો પછી ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રીનો ત્યાગ શા માટે કરે? સ્ત્રીના સુખની વાત પણ એવી જ છે. એયાતિ રાજાનો દ્રષ્ટાંત લગભગ બધાએ સાંભળ્યું હશે, સત્સંગમાં તો ખૂબ પ્રખ્યાત છે અને ભાગવતમાં પણ છે. એયાતિ રાજા 1000 વર્ષ આયુષ્ય એ પોતાના દીકરાનું ઉછીનું આયુષ્ય લઈ અને એમણે સ્ત્રી ભોગ કર્યો, છતાંય અંતે એટલું જ બોલ્યા, ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિખા કૃષ્ણ વર્ત્મેવ ભૂયો એવાભિવર્ધતે. એટલે કે ભોગ ભોગવવાથી એની શાંતિ થતી નથી, ઉલટાનું એ ધીરે ને વિધે વિશે એ વધુ ને વધુ વધતો જાય છે, એની ઈચ્છાઓ વધતી જાય છે. જેમ જેમ ભોગ ભોગવાય છે એમ મહારાજે પણ દ્રષ્ટાંત આપ્યો, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એમાં પાણીથી ભરવા માંડે, ભરાય ન ભરાય શા માટે? પાતાળ સુધી છે એમ ઇન્દ્રિયો અંતરકરણ મહારાજ કહે, પાતાળ સુધી ફાટેલા છે, એને વિષયોથી ક્યારેય ભરાઈ શકતા નથી. એને ગમે તેટલા વિષયો આપો. આજે જુઓ ને, માણસોને ધનની જ વાત કરીએ, 100 રૂપિયા જેની પાસે હોય એમ થાય કે 1000 રૂપિયા હોય તો સારું, 1000 હોય એમ થાય કે હજી 2000 થાય તો સારું, 2000 વાળાને એમ થાય કે 5000ની નોકરી હોય તો સારું, 5000 વાળાને નોકરી હોય તો એમ કે 10000 હાદી કાર હોય એમ કે રોલ્સ રોય વાળાને પ્લેન લેવાનું મન થાય. જગતની વાસનાઓ તૃષ્ણાઓ વધતી જાય, ભલે જગતના માર્ગે એને કદાચ સક્સેસ કહેવાતું હોય કે સફળતા કહેવાતું હોય કે બહુ મોટી સારી વાત કહેવાતી હોય, પણ અધ્યાત્મ માર્ગે જો વિચાર કરીએ અને આખી જિંદગીનો વિચાર કરીએ તો આ બધું જ નિરર્થક છે. મનુષ્ય દેહની સાર્થકતા ધન અને સ્ત્રીમાં નથી. નેક્સ્ટ, તો શું મનુષ્ય જીવનની સાર્થકતા યશ કીર્તિ પ્રતિષ્ઠામાં છે? આપણે જતા રહીએ છતાંય આપણું નામ આ લોકમાં પ્રસિદ્ધ બની રહે એમાં છે? નહીં. લગભગ માઇકલ જેક્સનનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. જોજો, એક આ બધા દ્રષ્ટાંતો છે જગત સંબંધી છે, એટલે આપણને એમ થાય કે આ બધું શું હવે એટલું બધું જાણવાની જરૂર? ના, જેટલું નેગેટિવ જાણીને એટલું પોઝિટિવનો મહિમા સમજાય. જેટલો જગતમાંથી વૈરાગ થાય એટલો જ ભગવાનમાં પ્રેમ થાય. એટલે જગતને જાણવું પણ એટલું જ જરૂરી છે. માઇકલ જેક્સન, લગભગ બધા એનું નામ સાંભળ્યું હશે, સૌથી નાની ઉંમરનો પોપ સિંગર. એને આમ ઈશ્વરે એને એટલી ટેલેન્ટ આપેલી વ્યક્તિને, કે પોતે ગાયક હતો, ડાન્સર હતો, સિંગર હતો, પોતે સંગીતકાર હતો, કોરિયોગ્રાફર હતો, લેખક હતો, એટલું જ નહીં ફાઇનાન્સર હતો અને બિઝનેસમેન પણ. આટલી ટેલેન્ટવાળો માણસ. એટલું જ નહીં, હજી એની સંપત્તિ વર્ણવી છે, હું લખીને આવ્યો છું. એ પોતે બનાવેલો આલ્બમ 75 કરોડ કોપી એ વેચાણ હતી. પોતે બનાવેલ 75 કરોડ એટલે શું કહેવાય, બેસ્ટ સેલર કરતાંય બહુ વધી ગયું કહેવાય. ત્યાર પછી 1 કલાકનો એ કાર્યક્રમ કરે, 2 કરોડ રૂપિયા બેંકમાં ટોટલ અમાઉન્ટ. જ્યારે એ મૃત્યુ પામ્યો, બેંકમાં ટોટલ અમાઉન્ટ 550 કરોડ હતી. એને 13 વખત તો ગ્રેમી એવોર્ડ્સ મળેલા. રહેવા માટેનું સ્થાન એમનું નેવરલેન્ડ ફાર્મ હતું, 2500 એકરમાં ફેલાયેલું. પણ રહેનારો એકલો માઇકલ જેક્સન. વર્ષમાં કેટલી વાર આવતો હોય તો એ જાણે. પણ આ જ વ્યક્તિ આપણને એની મોટાઈ જોઈને એમ લાગે કે ઓહો આવો આવો આવો, પણ જુઓ કેવી તુચ્છતા. જ્યારે 1998માં એ મુંબઈમાં આવેલો ત્યારે એમણે ઇન્ટરવ્યૂ આપેલું, ચિત્રલેખામાં સામાયિકમાં એ ઇન્ટરવ્યૂ બહાર પડેલું. એમાં એમણે પ્રસિદ્ધ પોતે જ કહે છે કે આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઈનર ઓફ ધીસ વર્લ્ડ, બટ આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેટ સમવન વિલ સરપાસ મી. કે હું આ વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અને સૌથી રિચેસ્ટ ધનવાન એન્ટરટેઈનર છું, છતાંય મને સતત એવો ભય રહે છે કે કોઈ મારાથી આગળ નીકળી જશે. તો ભલા માણસ આવી જ રીતે બીતા બીતા જીવવાનું હોય તો જીવવાનો શું લાભ? હે, ગમે તેટલી મોટાઈ હોય, પ્રતિષ્ઠા હોય, પણ સતત ડરમાં જ જીવવાનું ને. એના કરતાં તો ગામડા ગામમાં 5 વીઘાનું ખેતર રાખીને ખેતી કરતો ખેડૂત, એને બપોરે બાજરાનો રોટલો ખાવા મળી જાય ને પછી એ ખેતરમાં જ ઓશિકાનું શું કહેવાય, કોણીનું ઓશિકું કરીને સૂઈ જતો હોય તો એને આનંદ, ઊંઘ આવી જતી હોય, એનું સુખ કેવું? એના સામે આને સતત બીતા બીતા જીવવાનું. એટલું નહીં, તેના વિશે આત્મકથા લખાયેલી છે, ધ માઇકલ જેક્સન મેજિક એન્ડ મેડનેસ. એમાં એમણે પોતાના અંતરના જે નિશાસાઓ છે એ લખાયેલા છે. એમણે છેલ્લે એવું લખ્યું, પીપલ થિંક ધેટ ધે નો મી, બટ ધે ડોન્ટ નો. આઈ એમ ધ વન ઓફ ધ લોનલીએસ્ટ પર્સન ઓન ધીસ અર્થ. હું સૌથી એકલો ને અટૂલો માણસ છું. લોકો એમ કહે છે કે અમે માઇકલ જેક્સનને ઓળખીએ છીએ, પણ તે મને નથી ઓળખતા. આ છે વિશ્વ પ્રતિષ્ઠિત વ્યક્તિની એક વેદના. આના ઉપરથી, આ એક્ઝામ્પલ ઉપરથી આપણે એટલું શીખી શકાય કે ગમે તેટલી પ્રતિષ્ઠા, ગમે તેટલી યશસ્વીતા આ લોકમાં પ્રાપ્ત થાય, છતાંય જો આત્મકલ્યાણ કે આત્માનો વિચાર નથી તો અંતે તો આવી જ વેદનાઓ હોય છે. ધન, સ્ત્રી અને પ્રતિષ્ઠા આ ત્રણ પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. વિહારી લાલજી મહારાજ એટલે જ લખે, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. કઈ કેટલા ચાલ્યા ગયા નજર પણ રડતી નથી, કઈ કેટલા ચાલ્યા જતા ખબર પણ પડતી નથી. તારી સંપત્તિનું તું અભિમાન ન કર ભાઈ, કારણ કે સિકંદર શાહ જેવાની અહીં કબર પણ જડતી નથી. એ વખતે ભલે સિકંદરની ગમે તેટલી હવા હવા અને લોકમાં હોય, હાંક વાગતી હોય, પણ આજે એની કબર પણ ક્યાં દેખાય છે? એટલે મનુષ્ય જીવનની સાર્થકતા એ પ્રતિષ્ઠામાં નથી, સ્ત્રી ભોગમાં નથી, ધનમાં નથી. તો પછી શું આ બધું તો સ્વાર્થને માટે થયું, તો શું પરોપકારને અર્થે સદાય કાર્યરત રહેનાર વ્યક્તિમાં હશે. કદાચ આનો જવાબ તમે સાંભળશો તેમ લાગશે કે આવું ન હોઈ શકે, પણ છે, એમાં પણ નથી. એની સાર્થકતા, સદાય પરોપકાર, લોક કાર્યો કરવામાં પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. આપણે જો આધ્યાત્મિક બેઝ ઉપર વાત કરીએ છીએ, એટલે કદાચ સામાજિક વ્યક્તિને થોડુંક ખોટું લાગે, પણ વાત તદ્દન સત્ય છે. અને એના એક્ઝામ્પલ્સ છે, બધા જ પ્રૂફ થયેલા છે. ગુજરાતમાં પ્રસિદ્ધ સમાજ સુધારક કવિ નર્મદ સુરતમાં થયા. એ ષષ્ઠીપૂર્તિ મહોત્સવમાં પધાર્યા ત્યારે એમણે પોતાના પ્રવચનમાં પોતે કહેલું, એમના મૂળ શબ્દો બોલું છું, મેં જેટલું સમાજ સુધારવા માટે કામ કર્યું એટલો પ્રયત્ન મારા આત્મા માટે કર્યો હોત તો જરૂર મારું કલ્યાણ થાત. વિચાર કરો, એણે સમાજ સુધારણા માટે કેટલા કાર્યો કર્યા એ તો લગભગ બધાને ખ્યાલ હશે, કારણ કે એણે ગમે તેટલા પ્રયત્નો કર્યા સમાજ સુધરો હશે 1-2%, પણ છેલ્લે તો એના પ્રયત્નો બહાર જ રહ્યું. જેમણે દેશ માટે પોતાના લોહીનું એક એક ટીપું રેડી દીધું એવા ગાંધીજી. આપણે આ જો કોઈ વાતની, કોઈ વ્યક્તિની આપણે નિંદા નથી કરતા હો, ગાંધીજી આપણા માટે રાષ્ટ્રપિતા છે, અને પોતે તો ઈશ્વરમાં માનનારા અને ઈશ્વર પ્રેમી હતા, છતાંય આ સમાજ એવો છે કે જેમને ઓળખી શકતો નથી એની વાત છે. એ જ્યારે આપણે પછી પાછળથી દેશે રાષ્ટ્રપિતા તરીકે સ્વીકાર્યા, પણ એ વખતે 1938-33 નવનીત સમર્પણ માસિકમાં એમના શબ્દો આવેલા. એ એવા ઉદ્ગારો વ્યક્ત કરે છે કે હું આ ધરતી ઉપર નિરર્થક બોજો છું, હું હવે ચલણી સિક્કાનો નથી રહ્યો, મારો અવાજ હવે અરણ્ય રુદન છે, હું નથી બોલતો, મારું મળદું બોલે છે, હું ચિત્તા પર ભડભડ બળી રહ્યો છું, મારા મિત્રો જ મને કૂતરાની જેમ હડહડ કરે છે. એ મહાપુરુષે આ કઈ રીતે આવા શબ્દો ઉચ્ચાર્યા એ તો એ વખતેનું એમનું હૃદય જાણે, પણ વાસ્તવિકતા છે કે તદ્દન 100% સમાજને માટે ન્યોછાવર થઈ જવામાં પણ જીવનની સાર્થકતા નથી. મધર ટેરેસા, વિનર ઓફ નોબેલ પ્રાઇઝ, બધા લગભગ એને જાણતા હશે. એમણે દેશ માટે, સમાજ માટે ખૂબ સેવાઓ કરી છે. એ પોતાના જ અંગત પત્રમાં લખે છે, એ પણ ગુજરાત સમાચાર 2007માં 2 સપ્ટેમ્બરમાં આવેલું. મને એ વાતની ભારે હતાશા અને વેદના છે, એમના શબ્દો છે, મને એ વાતની ભારે હતાશા અને વેદના છે કે સેવાનું આ હદે કાર્ય કરવા નિમિત્ત બની તો પણ મને ઈશ્વરના દર્શન કે સાક્ષાત્કારની અનુભૂતિ નથી થઈ. ભલે હું બહારથી દયાની મૂર્તિ કે દિવ્ય શાંતિની ચહેરા પર પ્રતીતિ કરાવતી હોઉં, પણ ખરેખર તો હું એક પ્રકારની બેચેની અને અજંપો અનુભવું છું. આ એક ખૂબ સારા સમાજ સેવકના શબ્દો છે. એટલે આનો મતલબ એમ નથી કે આપણે સમાજ સેવા ન કરીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જે સમાજને માટે કાર્ય કર્યું છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે રાજકોટ ગુરુકુલ પરિવાર જે સમાજને માટે સેવા કરે છે એ પણ આજે આખી દુનિયાનાથી પરિચિત છે. સમાજ સેવા અધ્યાત્મ સાથે એક સોનામાં સુગંધ ભળે એવું કાર્ય છે, પણ મૂળ વાત એ છે કે સમાજ સેવા પ્રાધાન્ય નહીં, પરંતુ પોતાના આત્માના કલ્યાણના વિચાર સાથે. જો સમાજ સેવામાં એક બિંદુ રહેલું છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક એક વ્યક્તિમાં ભગવાનને દેખતા, અધ્યાત્મને જોતા, દિનજનોની સેવા કરવી, મહારાજના વચનને લઈને સમાજ સેવા કરી છે, એક પ્રકારની ભક્તિ હતી એ. ત્યારે આ પ્રમાણે સમાજ સેવા કરવામાં આવે તો એ ભક્તિ છે, અને તો એ આત્મકલ્યાણનું કારણ બને. પણ ખાલી સમાજ સેવા એ પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. તો આપણે એક પછી એક પોઈન્ટ જોતા જોતા આ પોઈન્ટ ઉપર આવ્યા. પહેલો પોઈન્ટ હતો કે સમગ્ર વિશ્વની સંપત્તિ આપણા હાથમાં હોય તો પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. બીજો પોઈન્ટ એ હતો કે આખી જિંદગી સ્ત્રી ભોગની પાછળ વિતાવે તો પણ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. ત્રીજું સમગ્ર વિશ્વના મુખ ઉપર પોતાનું નામ રમતું હોય તો પણ એ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. અને ચોથું કે આખે આખી જિંદગી પરોપકારને અર્થે, સમાજ સુધારણાને અર્થે વાપરી નાખે, ઘસી નાખે તો પણ એ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. આ ચાર બિંદુ. તો પછી મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે એ આપણે જોઈશું આવતી કથામાં. અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, અમને આ મનુષ્ય જીવનની સાર્થકતા સમજાય અને એ પ્રમાણે અમે અમારા જીવનને દોરવી શકીએ એવું અમને શક્તિ ભક્તિ બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.